श्री नारद पुराण पूर्व भाग भाग पहलो अध्याय 27 व्रत दान अने श्राद्ध वगैरह माटे तिथियों निर्णय। श्री सनक जी कहे छे, हे ब्रह्मन, श्रुतिओ अने स्मृतिओ में कहेला जे व्रत दान अने जे अन्य वैदिक कर्म छे ते जो अनिश्चित तिथियों में करवामां आवे तो तेमनुं कोई फल मळतुं नथी। एकादशी, अष्टमी, षष्ठी, पूर्णिमा, चतुर्दशी, अमावस्या ने तृतीया ए बीजी तिथि साथ संयुक्त हो तो उपवास ने व्रत वगैरह में श्रेष्ठ मानवामां आवे छे। पूर्व तिथि साथ संयुक्त हो तो ते व्रत वगैरह में ग्राह्य नहीं। कोई कोई आचार्य कृष्ण पक्ष में सप्तमी, चतुर्दशी, तृतीया ने नवमी तिथि पूर्व तिथि थी वृद्ध हो तो पण श्रेष्ठ माने छे। परंतु संपूर्ण व्रत वगैरह में शुक्ल पक्ष थी उत्तम मानवामां आवे छे, मानवामां आव्यो छे। અને અપહરણ કરતા પૂર્વાહણને વ્રતમાં ગ્રહણ કરવા યોગ્ય કાળ માનવામાં આવ્યો છે, કેમ કે તેનાથી શ્રેષ્ઠ છે। રાત્રિ વ્રતમાં સદા તે જ તિથિ ગ્રહણ કરવી જોઈએ જે પ્રદોષ કાળ સુધી પહોંચતી હોય। દિવસના વ્રતમાં દિવસની તિથિઓ જ વ્રતાદિ કર્મ કરવા માટે પવિત્ર માનવામાં આવી છે। આ પ્રમાણે રાત્રિ વ્રતોમાં તિથિઓની સાથે રાત્રિનો સંયોગ બહુ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે। શ્રવણ દ્વાદશીના વ્રતમાં સૂર્યોદય સુધી પહોંચતી દ્વાદશી લેવી જોઈએ। સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણમાં જ્યાં સુધી ગ્રહણ ચાલુ હોય ત્યાં સુધીની તિથિ જપ વગેરેમાં ગ્રહણ કરવા યોગ્ય છે। હવે સંપૂર્ણ સંક્રાંતિઓમાં ઉપસ્થિત થતા પુણ્યકાળનું વર્ણન કરવામાં આવે છે। સૂર્યની સંક્રાંતિઓમાં સ્નાન, દાન અને જપ વગેરે કરનારને અક્ષય ફળ પ્રાપ્ત થાય છે। આ સંક્રાંતિઓમાં કર્ક સંક્રાંતિને દક્ષિણાયણ સંક્રમ સંચાર જાણો। કર્ક સંક્રાંતિમાં વિદ્વાનો પ્રથમ 30 ઘડીને પુણ્યકાળ માને છે। વૃષભ, ઋષિક, સિંહ અને કુંભ રાશિની સંક્રાંતિઓમાં પ્રથમ 8 મુહૂર્ત એટલે કે 16 ઘડી સ્નાન અને જપ વગેરેમાં ગ્રાહ્ય છે। અને તુલા તથા મેષ સંક્રાંતિઓમાં પૂર્વ અને પરની 10-10 ઘડી સ્નાન વગેરે માટે શ્રેષ્ઠ માનવામાં આવી છે। તેમાં આપવામાં આવેલું દાન અક્ષય થાય છે। હે બ્રહ્મન, કન્યા, મિથુન, મીન અને ધનની સંક્રાંતિઓ પછીની 16 ઘડી પુણ્યદાયી જાણવી જોઈએ। મકર સંક્રાંતિને ઉત્તરાયણ સંક્રમ સંચાર કહેવામાં આવે છે। એમાં પૂર્વની 40 અને પછીની 30 ઘડી સ્નાનદાન વગેરે માટે પવિત્ર માનવામાં આવી છે। હે વિપ્રવર, હે વિપ્રવર, જો સૂર્ય અને ચંદ્રમાં ગ્રહણ લાગેલું હોય તે જ સ્થિતિમાં અસ્ત થઈ જાય તો બીજા દિવસે તેમનું શુદ્ધ મંડળ જોઈને જ ભોજન કરવું જોઈએ। ધર્મના પાલનની ઈચ્છાવાળા વિદ્વાનોએ અમાવસ્યાને બે પ્રકારની કહી છે, સિનિવાલી અને કુહુ, જેમાં ચંદ્રમાની કળા જોવામાં આવે છે તે ચતુર્દશી યુક્ત અમાવસ્યા શનિવાલી કહેવાય છે, અને જેમાં ચંદ્રમાની કળાનો સંપૂર્ણ લોપ થઈ જાય છે તે ચતુર્દશી યુક્ત અમાવસ્યા કુહુ માનવામાં આવે છે। અમાવસ્યાના 3 વિભાગ છે, શનિવાલી, દર્શ અને કુહુ। ચતુર્દશીનો અંતિમ પ્રહર અને અમાવસ્યાના 8 પ્રહર, આ પ્રમાણે આ 9 પ્રહરનો સમય ચંદ્રમાના ક્ષયનો સમય માનવામાં આવ્યો છે। આમાંથી પ્રથમના 2 પ્રહરોમાં ચંદ્રમાની કળા વિરાજમાન હોય છે તેથી તેને શનિવાલી કહે છે, અને અંતિમ 2 પ્રહરોમાં ચંદ્રમાની કળાનો પૂર્ણતઃ ક્ષય થઈ જાય છે તેથી તેનું નામ કુહુ છે, અને વચ્ચેના જે બાકીના 5 પ્રહર છે તેમનું નામ દર્શ છે। અગ્નિહોત્રી દ્વિજોએ શ્રાદ્ધ કર્મમાં શનિવાલી અમાવસ્યાને ગ્રહણ કરવી જોઈએ, કુહુમાં શ્રાદ્ધ કરવું જોઈએ। અગ્નિહોત્રી દ્વિજોએ શ્રાદ્ધ કર્મમાં શનિવાલી અમાવસ્યાને ગ્રહણ કરવી જોઈએ તથા સ્ત્રીઓ, શુદ્રો તથા અગ્નિરહિત દ્વિજોએ કુહુમાં શ્રાદ્ધ કરવું જોઈએ। જો અમાવસ્યા તિથિ અપહરણ કાળમાં વ્યાપ્ત હોય તો ક્ષય એટલે કે મૃત્યુ કર્મમાં પૂર્વતિથિ અને વૃદ્ધિ જન્મ કર્મમાં ઉત્તર તિથિ ગ્રહણ કરવી જોઈએ। જો અમાવસ્યા મધ્યાહન કાળ પછી પ્રતીત થતી હોય તો શાસ્ત્ર કુશળ સાધુ પુરુષો તેને ભૂતવિદ્યા ચતુર્દશીથી સંયુક્ત કહી છે। ભૂતવિદ્વા કહેતા ચતુર્દશીથી સંયુક્ત જ્યારે તિથિનો સંપૂર્ણ ક્ષય થવાથી બીજા દિવસે તે અપરાહ્ન વ્યાપીની ન હોય ત્યારે પૂર્વ દિવસની સાયંકાળ વ્યાપીની શનિવાળી તિથિને જ શ્રાદ્ધમાં ગ્રહણ કરવી જોઈએ. જો તિથિની અતિશય વૃદ્ધિ થવાથી તે બીજા દિવસે અપરાહ્ન કાળ સુધી ચાલુ રહેતી હોય તો ચતુર્દશી વિદ્યા અમાવસ્યાને ત્યાગી દેવી અને કુહુને જ શ્રાદ્ધ કર્મમાં ગ્રહણ કરવી વિદ્ધા. જો અમાવસ્યા તિથિ એક મધ્યાહ્નથી બીજા મધ્યાહ્ન સુધી પહોંચતી હોય તો ઈચ્છા પ્રમાણે પૂર્વ કે પછીના દિવસની તિથિને ગ્રહણ કરવી. હે મુનિશ્રેષ્ઠ, હવે હું સંપૂર્ણ પર્વો પર થનારા અન્વાધાન એટલે અગ્નિસ્થાપનનું વર્ણન કરું છું. પ્રતિપદાના દિવસે યાગ કરવો જોઈએ. પર્વના અંતિમ ચતુર્થાંશ અને પ્રતિપદાના પ્રથમ ત્રણ અંશને મનીષી લોકોએ યોગનો સમય માન્યો છે. યાગનો આરંભ પ્રાતઃકાળે કરવો જોઈએ. જમાવસ્યા અને પૂર્ણિમા બંને મધ્યાહ્ન કાળમાં વ્યાપી હોય તો બીજા દિવસે યાગનો સમય નક્કી થાય છે. જમાવસ્યા અને પૂર્ણિમા બીજા દિવસે સંગવકાળ એટલે પ્રાતઃકાળથી છ ઘડીની પછી હોય તો બીજા જ દિવસે પુણ્યકાળ થાય છે. શયમાં પણ આવી જ વ્યવસ્થા જાણવી જોઈએ. બધા લોકોને દસમી રહિત એકાદશી તિથિ વ્રતમાં ગ્રહણ કરવી જોઈએ. દસમી યુક્ત એકાદશી ત્રણ જન્મના કમાયેલા પુણ્યનો નાશ કરી નાખે છે. જો એકાદશી દ્વાદશીમાં એક કળા પર પ્રતીત થાય અને સંપૂર્ણ દિવસ દ્વાદશી હોય અને દ્વાદશી પણ ત્રયોદશી સાથે મળી હોય તો બીજા દિવસની દ્વાદશી જ ઉત્તમ માનવામાં આવી છે. જો આખો દિવસ શુદ્ધ એકાદશી હોય અને દ્વાદશીમાં પણ તેનો સંયોગ પ્રાપ્ત થતો હોય તથા રાત્રિના અંતમાં ત્રયોદશી આવી જાય તો તે વિષયમાં નિર્ણય બતાવું છું. પહેલા દિવસની એકાદશી ગૃહસ્થે કરવી જોઈએ અને બીજા દિવસની વિરક્તે કરવી. જો કલાભાર પણ દ્વાદશી ન હોય અને પારણાનો સમય ન મળતો હોય તો તે સ્થિતિમાં દસમી વિદ્યા એકાદશીએ પણ ઉપવાસ કરવો જોઈએ. જો શુક્લ યા કૃષ્ણમાં બે એકાદશીઓ હોય તો પહેલી ગૃહસ્થોને માટે અને બીજી વિરક્ત યતિઓને માટે ગ્રાહ્ય માનવામાં આવે છે. જો આખો દિવસ દસમી યુક્ત એકાદશી હોય અને દિવસની સમાપ્તિના સમયે દ્વાદશીમાં પણ થોડી એકાદશી હોય તો બધાને માટે બીજા જ દિવસે દ્વાદશી વ્રત બતાવવામાં આવ્યું છે. જો બીજા દિવસે દ્વાદશી ન હોય તો પહેલા દિવસની દસમી વૃદ્ધિ એકાદશી પણ વ્રતમાં ગ્રાહ્ય છે અને જો બીજા દિવસે દ્વાદશી હોય તો પહેલા દિવસની દસમી વિદ્વા એકાદશી પણ નિષિદ્ધ છે. તેથી આવી પરિસ્થિતિમાં દ્વાદશીએ વ્રત કરવું જોઈએ. જો એક જ દિવસે એકાદશી દ્વાદશી અને રાતના અંતિમ ભાગમાં ત્રયોદશી પણ આવી જાય તો ત્રયોદશીમાં પારણા કરવાથી બાર દ્વાદશીઓનું પુણ્ય થાય છે. જો દ્વાદશીના દિવસે કલા માત્ર જ એકાદશી હોય અને ત્રયોદશીમાં દ્વાદશીનો યોગ હોય કે ન હોય તો ગૃહસ્થોને માટે પહેલા દિવસની વિધવા એકાદશી પણ વ્રતમાં ગ્રહણ કરવી જોઈએ અને વિરક્ત સાધુઓ તથા વિધવાઓએ બીજા દિવસની તિથિ દ્વાદશીનો સ્વીકાર કરવો જોઈએ. જો આખો દિવસ શુદ્ધ એકાદશી હોય, દ્વાદશીમાં તેનો સહજ પણ યોગ ન હોય તથા દ્વાદશી ત્રયોદશીથી સંયુક્ત હોય તો ત્યાં વ્રત કઈ રીતે કરવું જોઈએ એની સ્પષ્ટતા કરું છું. ગૃહસ્થોએ પૂર્વની એકાદશી તિથિએ વ્રત કરવું જોઈએ અને વિરક્ત સાધુએ બીજા દિવસે દ્વાદશી તિથિમાં કેટલાક વિદ્વાન એવું કહે છે કે બધા લોકોએ બીજા દિવસની તિથિમાં જ ભક્તિપૂર્વક ઉપવાસ કરવો જોઈએ. જ્યારે એકાદશી દસમીથી વૃદ્ધ હોય, દ્વાદશીમાં તેની પ્રતીતિ ન થાય અને દ્વાદશી ત્રયોદશીમાં સંયુક્ત હોય તો તે દશામાં બધાએ શુદ્ધ દ્વાદશી તિથિમાં ઉપવાસ કરવો જોઈએ, એમાં સંશય નથી. કેટલાક લોકો પૂર્વ તિથિમાં વ્રત કરે છે પરંતુ તેમનો મત બરાબર નથી. જે રવિવારે દિવસમાં અમાવસ્યા અને પૂર્ણિમાએ રાતમાં ચતુર્દશી અને અષ્ટમી તિથિએ એ દિવસે તથા એકાદશી તિથિએ દિવસ અને રાત બંનેમાં ભોજન કરી લે છે તેણે પ્રાયશ્ચિત રૂપે ચંદ્રાયણ વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. સૂર્યગ્રહણ હોય તો ત્રણ પ્રહર પહેલાથી જ ભોજન ન કરવું. જો કોઈ કરી લે છે તો તે મદિરાપાન કર્યા જેવું થાય છે. હે મુનિશ્રેષ્ઠ, જો અંગન્યાધાન અને દર્શ પૂર્ણમાસ વગેરે યાગની વચ્ચે ચંદ્રગ્રહણ અથવા સૂર્યગ્રહણ થઈ જાય તો યજ્ઞ કરનાર પુરુષે પ્રાયશ્ચિત કરવું જોઈએ. ચંદ્રગ્રહણમાં દશમે સોમ આપ્યા યશ્વ તથા સોમપાસ્તે આ ત્રણ મંત્રોથી હવન કરવો અને સૂર્યગ્રહણ થાય તો હવન કરવા માટે उदुत्यम जात वेदसम आसत्येन उद्वयम तमसः। आ त्रण मंत्रों कहिया छे। पहलो छे उदुत्यम जात वेदसम, बीजो आसत्येन, त्रीजो उद्वयम तमसः। जे पंडित आ प्रमाणे स्मृति मार्ग थी तिथिनो निर्णय करीने व्रत वगैरह करे छे तेने अक्षय फल प्राप्त थाय छे। वेदमां जेनुं प्रतिपादन करवामां आव्युं छे ते धर्म छे। धर्मथी भगवान विष्णु प्रसन्न थाय छे। तेथी धार्मिक मनुष्य भगवान विष्णुना परमधाममां जाय छे। जे धर्मनुं आचरण करवा चाहे छे ते साक्षात भगवान श्रीकृष्णना स्वरूप छे। तेथी संसार रूपी रोग तेमने कोई बाधा पहोंचाड़तो नथी। अध्याय 27 समाप्त। बोलो श्री रामचंद्र भगवान की जय।